વેપારી વાળા રાખે છે, એ રાખતા હોય નહીં. એમને આ બગલાઓને માટે છે. તમે એવું બગલા છો, આખું વલની પ્રજા, વલની પ્રજા દ્રવ્યમાંથી ભાવમાં થોડું થોડું ભાવ ની શરૂઆત થાય છે ને. આપણે તો ભાવ પ્રગટ થઈ ગયેલા છે. શું છે? ભાવ પ્રગટ થઈ ગયેલા. જેને ભાવ ના પ્રગટ થયો હોય તેને ઠીક છે મારા. શું કહ્યું? બરોબર. દાદા જય માળા છે, કેટલું કલ્યાણ છે? કઈ માળા? છ, નવ્વાણું, અઠાણું, અઠાણું, છન્નું, પંચાણું, ચોરાણું, ત્રણું, નવું, એકાણું, નેવ, નેવ્યાસી, ઇત્યાસી, ઇત્યાસી, સાસી, પંચાવી, ચોરાસી, સાસી, બ્યાસી. ક્યાંથી આમાં ઉપયોગ દીધા હતા? મારા ના બોલાય. બધા બધું જે આપશે લોકો તો સફળ લફણ નું સ્વભાવ છે. આપણે એક થી ભાવ બોલાવે ને, એ ભૂલી ગયો બોલે. એક બે ત્રણ ચાર પાસે કરીને એમાં તું ઉત્તમ તો બોલવાનો શું અર્થ છે? દાસ તો બોલ. એટલે આપણે કહીએ કે નવ બોલ, નવાણું બોલ, અઠાણું બોલ, અઠાણું બોલ, હોથી હટતો હટતો આ એક. પછી એક થી પાસે ઉતારે, એક બે ત્રણ ચાર, એક થી ઉતરાવે ચાલુ અને ચડવાનું બધું. તમને ગમી આ માળા મારી? ગમી? કલાક વાત કરતા જ્ઞાની પુરુષ ગપ્પુ મારી બોલે ની જેના દરેક શબ્દ શાસ્ત્ર રૂપે ગણાય, એનું ગપુ શાસ્ત્ર માં જ આવે ને. મારા ઘરે તેના તમે પાડજો, પેલો રસ્તો બહુ સરસ. પાંચ માળા ભરે ને મન કેટલું સરસ થઈ જાય. ઘણા વખત પછી ઘણા વખતે પછી એની પ્રેક્ટિસ પડી જાય તો એનું એવું થઈ જાય? ના, એ પ્રેક્ટિસ ભલે પડી જાય. પ્રેક્ટિસ ભલે ચડવાનું હોય એટલે ચડવાનું, હંમેશા કોઈ દાડો એ જેની પ્રેક્ટિસ પડે તો એ ચડવાનું ઉતરવાનું ના બને. શું ભાઈ, એમ તમે કાચીમાં આવ્યા નથી. ચડવાનું પ્રેક્ટિસ ગમે તે પડે તો ઉતરવાનું નથી, તો ઉપયોગ દેવો પડે. એટલે જો ચડતી વખતે એમ બોલે નવ્વાણું, અઠાણું, અઠાણું, છન્નું, પંચાણું, એ રીતે હોય, એક એક આવે ને, એક આવ્યા પછી દાદા ભગવાન નમસ્કાર કરું છે એમ કરીને અહીંયા આગળ આવે છ વખત, અને પછી જો બોલે તો પાંચ દિવસે કોઈ બહુ કલ્યાણ થઈ જાય. ભગવાન નમસ્કાર કર્યા પિત્રી એકાગ્રતા થઈ. પણ આ લોકો પહોંચે કે તે લોકોને તો આવું જોઈએ છે, જમાડમાં ખાવાનું મળે લાડા રે બહુ થઈ ગયું. એને કઈ કપાસ્યા બપાસ્યા ખોર બોલી કઈ પડેલું નથી, લાડા મળે છે. માણસ અહીંથી મળીને પછી રાડો ખાઈ ખાવા જાય ખરા? આ રોટલી ખાતા ખાતા રાડો ખાવા જાય ખરા? એ ખબર નથી પડતી. આ બધો રાડા ખાય છે ને, એ બધી મનુષ્ય ક્યાં જાય? તારે બીજું ક્યાં જાય? દેવ ગતિ માં જવા માટે એનો કાર્ય નથી હોતો. ફરી મનુષ્ય માં આવી શકે એવા કાર્યો હોય છે, એ બહુ થોડા માણસ હોય છે. સજ્જન પુરુષો, સજ્જન ઓળખો ના ઓળખો? સજ્જન માણસો ઓળખો ના ઓળખો? માયા આવ્યો ત્યાં નથી જતો વિકાસ. ઇવોલ્યુશન થી આવ્યો તેમાં નથી જતો પાછો. પણ અહીં આવ્યા પછી આ પાંચ ઇન્દ્રિયો જીવો બધા, આ બધા જે ચાર પગવાળા છે ને, એ બધા આપડે અહીંથી ગયેલા જ છે. નિરાશે એ બધા અહીંથી જ ગયેલા છે. કેટલાક છે તે અણહકનું ખાય છે, અણહકનું ભોગવે છે, અણહકનું બધું લઈ જવાની ઈચ્છા છે, દાનતપુર છે, ભેળસેળ કરે છે, ભેળસેળ ખરા મુંબઈ ભેળસેળ કરે છે ભાઈ, ત્યારે ભેળસેળ કરે અવતાર પૂરતો આનંદ ભોગવી પછી હતા તેના ત્યાં ટિકિટ લઈને આવેલા જાનવર માંથી આવ્યા ને જાનવર માં જવાના, અને બધાને જાનવર માં જવું પડે, કારણ કે આર્થ જેને રૌદ્ર ધ્યાન કરે, રૌદ્ર ધ્યાન જાણો છો, રૌદ્ર આપણું ઘર એટલે આ બધું અહીંથી જ જવાનું છે, અહીંથી દેવ ગતિ માં જવાય, જે પશુ માં જાય તેમને કઈ આ સંસ્કાર કે કઈ સ્મૃતિ રહેતી હશે, પછી ફરી પુરુષાર્થ કરીને આવી શકે, પુરુષાર્થ કરવાનું નથી. આ જાનવર પણ છે ને એ દંડ છે, જે કઈ માણસ ને જેલ કર્યો ભાઈ, જેલ તો જેલ માં જાય એટલા દડા કેદી અને છૂટો થાય ત્યારે પછી એટલે પશુ માં જાય એટલા તમને કહેવા દે ને એ જેલ ભોગવવાની છે ખાલી, પછી પાછો માણસ ના માણસ માં આવે, પચાસ સો વર્ષ માં વધારે નહીં, પચાસ વર્ષ માં, સો વર્ષ માં, પાંચ વર્ષ માં, દસ વર્ષ માં, એ મોટી જેલ નથી, બરોબર ને? આ બધા ગુના કર્યા તેની જેલ, એ ગુના કરે છે ને તેની જેલ, અને ગુનો ના કર્યો અને સજ્જન માણસ હોય તો પાછો અહીં આવે, સજ્જન માણસ હોય છે ને અહીં સજ્જન હોતા, સજ્જન કોનું નામ કહેવાય? કે તમે એને ઉપકાર કરો, એ એમને ઉપકાર કરે, અમારી સંપી ને રે, ઓબ્લાઇઝિંગ નેચર રાખે, ખબર પડે ને, સમજાય, દુઃખ સુખમાં ભાગીદાર રહે, નિયમમાં રહે, એને સજ્જન કહેવાય. આપણે કોઈનું અહિત ના કરતો હોય, નુકસાન ના કરતો હોય, એવા સજ્જન માણસને ફરી અહીંયા જન્મ મનુષ્ય મળે. બાકી આ તો અત્યારે તો આ છે, લાખો રૂપિયા ભેગા કરે પણ તેમાં ત્યાં જવાનું રાડા ખાવા માટે, બે પગ ના બદલે ચાર પગ ને પૂછણા ભૂસણા બધું આમ જાહો ભલે કે બી બધું ડીંગળા ડીંગળા બધું મળે, અહીં તો ડીંગળા કઈ દીધા પર્વત, નેહરુ પર્વત, જંબુ દ્વીપ એ બાજુ આવેલા છે, ભાઈ પૂછે છે અષ્ટાપદ પર્વત, નેહરુ પર્વત, જંબુ દ્વીપ એ બધું ક્યાં છે ને આપણે અહીંયા છે? હા, આપણી બ્રહ્માંડમાં છે, બ્રહ્માંડમાં. આ બ્રહ્માંડ નથી, બ્રહ્માંડનો એક ભાગ છે, આ તો આપણી પૃથ્વી છે ને તે એક ભાગ જ છે. બ્રહ્માંડ તો બહુ વિશાળ બ્રહ્માંડ છે, નેહરુ પર્વત એ છે, અષ્ટાપદ એ બધું કંઈ કલ્પનાઓ નથી, આથી વાત સાચી વાત છે, કલ્પના નથી આવી. જવાબદારી લેવાય નહી કોઈ થી, તેની જવાબદારી લોકો લે છે, ભયંકર જોખમદારી લે. ઈંડામાં પાપ છે કે નથી? ઈંડા બહુ ખવાય છે એ ભાઈ કે છે કે ઈંડા બહુ ખવાય છે, ઈંડા એમાં પાપ છે કે નહીં? બધા માં પાપ છે, ઈંડા માં છે તો કેમ પાપ નહીં? ઈંડા ઈંડું છે તો ઈંડા માંથી મરઘી નીકળે ને પછી, એના કરતા મરઘી ખાતા જેવું જ પાપ છે એમાં. તમારે જઈ નથી તો બોલાય નઈ બીજો ખાવા છે. બ્રાહ્મણો થી ના બોલાય ઈંડા ખાવાનું. સાક્ષર દે છે કે બહુ પણ કોઈનું મન દુખાય નહીં એવું છે. નિર્ભર આવ્યો એવું આપવાનું, પોતાને નહીં કોઈ દખલ નહીં. એક વેપારી અહીંયા આગળ મુંબઈમાં ઘઉં મંગાયા હતા, એ આખું વેગન ઘઉં આવ્યા તેમાં આખા વેગન રેતી મંગાવીને બે બે વર્ષે કરીને વેચાયેલો. રાડા ખાવાનું કઈ જાય છે, એના કરતા જે થાય છે ને અજ્ઞાન થી માર ખાય છે તે જ સારું. કારણ સમજણ થી માર ખા ખા કરે આ અવતાર માં સુખ ના પડે. જ્યાંથી ખોટું કરવા મળી ત્યાંથી દુઃખ વર્તે, અને સારું કરવાનું હોય તો સારું કરે ત્યાંથી સુખ વર્તે. છુટકારો મેળવવાની ઈચ્છા થાય છે? જીવ એમ સમજે છે પણ પ્રવટ થતો નથી, એનું શું કારણ? ના સમજતો જ નથી, એ સમજે છે તે ખોટો અહંકાર છે. સમજે તો તેનું નામ કહેવાય કે એને એમાં વર્તે જ નહીં. બરોબર, આ તો અહંકાર છે, હું જાણું છું અને કઈ થતું નથી. અહંકાર જાણું છું, પગ હારા છે, શરીર હારું છે, રસ્તો જાણું છે, જતો કેમ નથી? જાણતો જ નથી એટલે ગુજરાત ગુજરાત કરે છે. શું થયું? કશું જ જાણતા નથી. ચોપડીએ વાંચ વાંચ કરી એમાં દાડો ભરે નહીં. જાણકાર એવા મોટા લાક્ષણ પાસે જવું પડે. શું હોય? ત્યાં આપણે દાડો ભરે જે પરમાનંદ સુખમાં જે રહેતા હોય અને મોજ ધામ રૂપ પોતે થયા હોય તો આપણે પાંચ અગિયાર 1977 દાદા દર્શન. પણ પોતાના મનના પર્યાય જાણે ને તે સામાના પર્યાય જાણી શકે એ સ્થિતિમાંથી બધી આવે. બરાબર, જાડા જાડા વિચારો પર્યાય. ના ના, ચાલો કવિરા જય સચિદાનંદ. પછી દાદા અત્યારે અમારું બીજું કે હશે કદાચ. હા બરોબર, એનો દોષ જ ના દેખાય ને, દોષ જ ના દેખાય. છેવટે આપણું જ્ઞાન શું કહે છે કે જગત નિર્દોષ છે. અને એવું પેલું શ્રદ્ધામાં બેસે, શ્રદ્ધામાં બેસી જાય જગત બેસી છે જ નહીં. પછી ધીમે ધીમે ધીમે ધીમે એનું વર્તનમાં આવે. શ્રદ્ધામાં બેઠા પછી આપણે તો જ્ઞાન થાય. જ્ઞાન એટલે આપણો અનુભવ કહેવાય. શું કહે? આપણું દર્શન જ્ઞાન ચારિત્ર છે. ક્રમિક માર્ગ નું જ્ઞાન દર્શન ચારિત્ર છે. આપણું દર્શન જ્ઞાન ચારિત્ર પછી જ્ઞાન અનુભવ માં આવતું જાય. દર્શન થી જાગૃતિ થઈ, જાગૃતિ એટલે અનુભવ માં આવતું થાય જ્ઞાન. એ જ્ઞાન કહેવાય છે. અને તે પછી બે ભેગા થાય ત્યાં ચારિત્ર ઉત્પન્ન થાય. આપણે આપીએ છીએ એવું નહીં, આ તો આપણે સીધું દર્શન જ આપીએ છીએ. પેલું જ્ઞાન બાર ની વાતો કર્યા વગર દર્શન જ આપીએ છીએ. પછી જ્ઞાન દર્શન જ્ઞાન સારી છે. એ જ્ઞાન દર્શન સારી છે. એ જ્ઞાન સીધું આત્મજ્ઞાન નથી. આત્મજ્ઞાન નથી, એ છે તે શાસ્ત્ર જ્ઞાન, કૃત જ્ઞાન છે. એટલે કૃત જ્ઞાન માંથી ધીમે ધીમે પેલું જમે દર્શન પ્રતીતિ આવતી જાય. તેમ કે પછી પ્રતીતિ થાય એમાં કૃત જ્ઞાન માંથી જેટલી પ્રતીતિ આવે એટલું દર્શન ઉત્પન્ન થાય. કૃત જ્ઞાન હોય તો દર્શન ઉત્પન્ન થાય, ને દર્શન ના થાય. આપણે દર્શન અહીં આપવામાં આવે છે. એટલે એ પહેલું જ્ઞાન, પછી દર્શન, પછી ચારિત્ર. પહેલું સમ્યક જ્ઞાન એટલે કૃત જ્ઞાન સમ્યક છે. સમજ્યું ને? આપણે અહીં સમ્યક જ્ઞાન એવું કેવું ના હોય. આપણે અહીં તો જ્ઞાન, જ્ઞાન જ અનુભવ જ્ઞાન કહેવાય. કેવું? અનુભવ. એટલે આ ખરેખર જ્ઞાન આ કહેવાય. પેલું સમ્યક જ્ઞાન એટલે શું? કે એમાંથી જેટલા અંશે પ્રતીતિ બેઠી એટલું પોતે દર્શન થઈ, જેટલા અંશે બેઠી નથી તે દર્શન નથી થયું. પ્રતીતિ બેસી પડે અને પ્રતીતિ પછી એને દર્શન માં આવે, દેખાય. એને એ કાયમ ની પ્રતીતિ હોય તેને ત્યારે સાહેબ સંગીત કહ્યું. હા, નિરંતર પ્રતીતિ વધતી હોય, જે પ્રતીતિ બેઠી એ પ્રતીતિ નિરંતર વધતી હોય એ સાહેબ સંગીત કહ્યું. આપણા અહીં લક્ષ્ય નિરંતર રહેતું હોય ત્યારે કાયક સંગીત કહે. પ્રતિથી બી ઊંચી વસ્તુ છે. લક્ષ્ય લક્ષ્યમાંથી પડી જાય ત્યારે પ્રતિથી વજાય. રૂગરજી દેખે હું જય બીજું બધું જ્ઞાન છે ને. બધું પૂછવું પડે ના, પણ આનંદ આવતા આ બધું શું આખે બંધ થઈ ગયું ને. કઈ પણ મનપણમાં જોયેલું હોય આપણે યાદ આવે ને, એવું પેલું પૂરો ભાવ ના બધા પડ્યા જ કરે બધા. દ્રવ્ય દ્રષ્ટિ માંથી ઉત્પન્ન થાય, દ્રવ્ય દ્રષ્ટિ માંથી ભાવ દ્રષ્ટિ ઉત્પન્ન થાય છે. ભાવ નું પરિણામ દ્રષ્ટિ આ દ્રવ્ય આવે છે અને ભાવ નું પરિણામ પેલું દ્રવ્ય ઉભું થાય છે. વ્યક્તિ તો વ્યક્ત તો થાય છે પણ ઘર્ષણ ઘર્ષણ નહી થતો, સંઘર્ષ નહી થતો, સંઘર્ષ થાય છે એનાથી તૂટે શક્તિ, શક્તિ તૂટે એટલે લાભ ના મળે આપણને. તો એ સંઘર્ષ નહીં થાય એટલે પછી શક્તિ એમાં પ્રગટ થાય. ધીમે ધીમે સંઘર્ષ ના થાય એવું થાય ને, હજુ તો બધો પાછું ડિસ્ચાર્જ બધું આયા કરવાનું, ડિસ્ચાર્જ ચાલુ સંઘર્ષ થયા જ કરવાનું. જય સચિદાનંદ. સંઘર્ષ આંતરિક કે બાહ્ય સંઘર્ષ? બહાર સંઘર્ષ આપડે હોય ને બહુ, આપડે ઓછું કઈ મારામાર કરીએ છીએ. આંતરિક સંઘર્ષ ને લીધે વાણી ખરાબ નીકળે, શું કહે? એટલે આંતરિક સંઘર્ષ છે બધો, એ શક્તિ નો રૂંજ છે આત્માની. જગત તો દોષિત હવે માને છે, એટલે સંઘર્ષ નિરંતર સંઘર્ષ જ માં છે જગત તો આપણું. તેથી એમનું મન ફ્રેક્ચર થઈ ગયું, બુદ્ધિ બુદ્ધિ ફ્રેક્ચર થઈ ગયું. તમારે નિરંતર સંઘર્ષ માં ના હોય, ડિપ્રેશન રહ્યા કરે ના થાય પછી થશે. પણ આપડે એનાથી જુદા થી ખાતરી થઈ ગઈ, પછી આપડે સંબંધ નથી એનો રહ્યો, પણ એ સંબંધ જતર જ છે. સાહેબ સલાહ કરીને ખુશ કરવો પડશે, છૂટો પાડવો તો પડશે, છૂટો પડી ગયો છે પણ એને હવે ઉકેલ લાવી નાખવો પડશે. પાછું હિસાબ હોય શીખશે કે નાના નાના પર્યાય દેખાય બધા. એ જાણ્યા પછી એને વધારે સમજવા માટેનો જે આંતરદા જાગે ત્યારે શું કરવું જોઈએ? એક વસ્તુ જાણવામાં આવે, જાણવામાં બરોબર આવે, એ જાણવામાં આવ્યા પછી જે આનંદ થાય છે એટલે એ જાણવામાં વધારે ઊંડા ઉતરવાની અંતરતા જાગે છે. વધારે ઊંડા ઉતરવા જેવું નથી, ઊંડા ઉતરવા જરૂર નથી પણ ઉતરી જવાય છે. ના તે આપણે બંધ કરી દઈએ, બંધ કરી દઈએ, બુદ્ધિ નું કામ છે. શું કહ્યું? બુદ્ધિ બુદ્ધિ ભાઈ વખત દેખો કરે ને, એ બધા ઊંડા ઉતરવા જેવું છે જ નહીં. આ જગ્યા જ્યાં સુધી અમે કહ્યું છે ત્યાં સુધી જવા જેવું. ઊંડા ઉતરવાનું જરૂરી ઉતરવા માટે કોશિશ કરતો નથી, પણ આવી જાય છે. આવી જાય ત્યારે આપડે જોયા કરવું, એને આપડે જોયા કરવું. શું કહ્યું? બુદ્ધિ એટલે પૂતગલ નથી, પૂતગલ નથી બુદ્ધિ. એ પૂતગલ નથી, બીજું બધું પૂતગલ. બુદ્ધિ એ પૂતગલ નથી, બુદ્ધિ તો આનો આ જ પ્રકાશ, આત્માનો પ્રકાશ પણ અહંકાર ને પ્રૂવ પડે છે ને, એટલે એને બુદ્ધિ કહેવાય. વચ્ચે અહંકાર નું એ છે કે એની મારફત જાય છે, એટલે બુદ્ધિ કહેવાય. એટલે પૂતગલ નથી, પૂતગલ હોય તો થયેલું પુરાણ ગલન થઈ જાય. આ તો દાડે દાડે અહંકાર જેમ જેમ ઘટતો જાય, મૂળ અહંકાર તો ઉડી ગયો, મૂળ અહંકાર ઉડી ગયો, પણ હવે દ્રવ્ય અહંકાર રહ્યો, એટલે આ ભૌગોલિક અહંકાર રહ્યો, એ જેમ જેમ પાતળો પડતો જશે તેમ તેમ બહારથી અજવાળું વધારે થતું જશે, ત્યારે એ અજવાળું આપણે પાછું હેરાન કરે. પણ જયારે બિલકુલ અહંકાર વચ્ચે ઉડી જશે, બુદ્ધિ ના પરમાણુ ખરા કે નહીં? પ્રકાશ, એ પ્રકાશ ના પરમાણુ જે કે છે ને, તે પરમાણુ કેવાય. પણ તે બુદ્ધિ ને એને કઈ બીજું કોઈ લેવા દે, પૂરણ ગલન ના થાય. પૂરણ ગલન એનું નામ પૂતગલ. શું કહ્યું? મન પૂરણ ગલન કેવાય, અહંકાર પૂરણ ગલન કેવાય, બધું ની ચિત્તે પૂરણ ગલન કેવાય. બુદ્ધિ પૂર્ણ કરે ને, બુદ્ધિ તો પ્રકાશ છે. આ પ્રકાશ અને થ્રુ આવે, એ કપડું લાલ કરીએ અને આ નીચે લાલ અજવાળું પડે. પણ અજવાળું તો મૂળ આપવાનું ને. જેના સંસારી ચીજ છે ને કહેવાય ને, તેને ચીક કે છે ને લોકો, અને શુદ્ધ ચિંતા આત્મા કે છે. શું? એટલે આ ચિત્ત કોને કહેવાય છે? અશુદ્ધ ચિત્ત ને ચિત્ત કે છે. શું કે છે? એ અશુદ્ધ એ ગલન થઈ જાય, આપણે જ્ઞાન મળીએ ને તકલું બધું ગલન થઈ જાય, પછી ચિત્ત એ બાજુ ના જાય, પછી ગલન જ થઈ જાય. આપણે જ્ઞાન આપીએ ત્યારે ચિત્ત ની ગલન થઈ જાય, ચુસ્તા થોડું ઘણા અંશે રે વખતે, તો પણ થોડા પણ થોડા સમજતું રહે, ઘણું ઘણું ગલન થઈ જાય, તેથી સ્થિત વચ્ચે પાકી વરે બધું. એ વચ્ચે બધી પાકી ભાવમાં આવે, જે પરભાવમાં રહ્યા કરતી હતી, ચિત્ત વૃત્તિ અને પરભાવમાં રહ્યા કરતી હતી. તેમાં રહ્યા કરતી પરભાવમાં, એ ચિત્ત વૃત્તિ સ્વભાવમાં રહેવા મારી બીજા ભાવમાં. એટલે એને કહેશે પછી, એ તો બધું ગલન થઈ ગયું. એનું ગલન આ શુદ્ધ અશુદ્ધ દશાને લઈને ગલન હતું, સમજે ને? અને એ ચિત્ત શુદ્ધ થઈ ગયું, શુદ્ધ ચિત્ત એ જ આત્મા. આત્મા કોઈ બીજી વસ્તુ નથી, શુદ્ધ ચિત્ત એ જ આત્મા. ચિત્ત એનો પર્યાય ગણાય છે, તો શુદ્ધ પર્યાય, એ શુદ્ધ પર્યાય જ આત્મા છે. શુદ્ધ આત્મા તે છે, પર્યાય ફક્ત ક્ષણે ક્ષણે બદલાયા કરે. આત્માના પર્યાય ક્ષણે ક્ષણે બદલાયા કરે. આવો ફરક નથી, તો ફક્ત આ પર્યાય અને શુદ્ધ આત્મા એમાં ગુણો ગુણ રૂપે છે. દ્રવ્ય ગુણ રૂપે છે, પણ એક ની એક જ વસ્તુ છે બધી. પૂછતા હતા કે આ શું છે, મૂર્તિ નો અવલંબન, ગુરુ નું અવલંબન, ત્યાં બધી પર પરણી છે, શું કરું? શુદ્ધાત્મા નું અવલંબન એ અવલંબન નથી, પોતાનું જ છે, એટલે સપરણી છે. આ બધા આલંબન કોઈ ત્યાગેલું નહીં, આલંબન ત્યાગ ના થાય. આલંબન ત્યાગ થાય ક્યારે? અમારે આલંબન નથી, શું કહ્યું? એ બધાને આલંબન, મૂર્તિઓનું આલંબન. ત્યાગ થઈ ગયો અને શુદ્ધાત્મા પ્રસન્ન થયો એટલે પરપરણીથી ભાગી. નહી તો પરપરણીથી બહાર જાય નહીં. બધું પરપરણીથી જ છે. આ જયારે આ સ્વપરિણીથી લોકો જગત ના મોલે છે તે પરપરણીથી. શું છે? જ્ઞાની સિવાય ક્યાંથી લાયો? ક્યાંથી? એ તો જ્ઞાની નું ઉપાદ્રષ્ટ નું ફળ છે. એ ક્ષણ પણ સ્વપરિણીતિ ઉત્પન્ન થાય એને સમયસર કહ્યો. શું કહ્યું? સમયસર કહ્યો. એક સમય પણ સમયસર ઉત્પન્ન થાય તેને કયા માટે એ થઈ ગયું કે દાદા નું અવલંબન છે? આ દાદા નું નથી એટલે તમારો જ આત્મા છે. શું છે? એટલે તમારો જ આત્મા જ્યાં સુધી પ્રભાવ છે તેથી કહ્યું ને કે જ્ઞાની પુરુષ એ જ આપણો આત્મા છે. જ્યાં સુધી આપણે આત્મા યથાર્થ જોયો નથી, યથાર્થ એટલે પ્રતીતિ છે, શ્રદ્ધામાં છે, બરોબર, યથાર્થતા ઉત્પન્ન થઈ નથી ત્યાં સુધી જ્ઞાની પુરુષ એ આત્મા છે આ અવલંબન ના કહેવાય. તેથી અમે કહે છે દાદા દાદા કરજે મારે તારે કામ થઈ ગયું. શું કહે? આ અજાયબી અજાયબી છે. આ કારણ અગિયારમું આશ્ચર્ય પરપરિણીતિ હોય ને ત્યાં સુધી ગ્રાહકો અંધકો તૈયાર કરે. શું થાય? ગ્રાહકો અંધકો તૈયાર કરે. એકત્ર માટલી ભૂલી તૂટી ગઈ. આ સંયમી સંયમી લોકો કેવા ઉચ્ચાર હોય કે એક થોડો માટલી ફૂટી એ પહેલી વખત ફૂટે ત્યારે કડાપો ઝંપો થઈ જાય, પણ ફરી જયારે ફૂટે ત્યારે ના થાય. તમે સમજ ને? પહેલી વખત ફૂટે ત્યારે કડાપો ઝંપો થઈ જાય સંયમી માણસ એ થાય, પણ ફરી વખતે ના થાય. એનું કારણ સંયમ માં લે. તાર ઘડિયાળ નો કાચ તૂટ્યો તાર તે પછી થાય. પહેલી વખત જે થઈ ને ત્યાં સંયમી માણસ અને અસંયમી ને તો બધામાં જયારે ફૂટે ત્યારે સંયમી તો અનુભવ થતો જાય ને તેમ તોડતો જાય. હવે પછી પડી જાય ખોવાઈ જાય કશું થાય નઈ ને? નહીં રસિકભાઈ ના વિચારણ નમો આયારમ નમો વજ્રાયારમ નમો જોય સવ્વા સાવરમ નમો જોય સવ્વા સાવરમ. પરમ હવૈ મંગલમ ઓ નમો ભગવતે વાસુદેવાય ઓ નમો ભગવતે નમસ્કાર કરું છું. સત્ય દાદા ભગવાન ની સાક્ષી, વર્તમાન મહાવિદય ક્ષેત્ર માં વિચરતા શિવશંકર ભગવાન શ્રી શ્રીમંદર સ્વામી ને અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું. સત્ય દાદા ભગવાન ની સાક્ષી, વર્તમાન મહાવિદય ક્ષેત્ર માં વિચરતા શિવશંકર ભગવાન શ્રી શ્રીમંદર સ્વામી ને અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું. સત્ય દાદા ભગવાન ની સાક્ષી, વર્તમાન મહાવિદય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્ર માં વિચરતા ઓમ પરમેશ્વર ભગવંતો ને અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું. ભગવાન ની સાક્ષી, વર્તમાન મહાવિદય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રો માં વિચરતા પંચ પરમેશ્વર ભગવંતો ને અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાન ની સાક્ષી, વર્તમાન મહાવિદય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્ર માં વિહરમાન શિવશંકર સાહેબો ને અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું. વિતરાગ શાસન દેવ દેવીઓ ને અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓ ને અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું. શિવશંકર ભગવંતો ને અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું. શ્રી કૃષ્ણ ભગવાન ને અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું. ભરત ક્ષેત્રે હા વિચરતા દાદા ભગવાન ને અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાન ના ભાવિ તીર્થંકર સાહેબો ને અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડ ના જીવ માત્ર ના રિયલ સ્વરૂપ ને અત્યંત ભક્તિ નમસ્કાર કરું છું. રિયલ સ્વરૂપે ભગવત સ્વરૂપ છે, જેથી આખા જગત ને ભગવત સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપે શુદ્ધાત્મ સ્વરૂપ છે, જેથી આખા જગત ને શુદ્ધાત્મ સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપે તત્વ સ્વરૂપ છે, જેથી આખા જગત ને તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું. Thank you. ગયા.